श्री ब्रह्म पुराण अध्याय 54 श्री राम तीर्थ नो महिमा। ब्रह्मा जी कहे छे, नारद राम तीर्थ भ्रूण हत्या ना पाप नो नाश करनारू छे, तेना महिमा ना श्रवण मात्र थी मनुष्य बधा पापो थी मुक्त थई जाय छे। ईश्वाकु वंश में दशरथ नामना क्षत्रिय राजा थया, જે સંપૂર્ણ વિશ્વમાં વિખ્યાત હતા। ઇન્દ્ર જેવા બળવાન, બુદ્ધિમાન અને શૂરવીર હતા તથા બલિની જેમ પોતાના પિતા પિતામહોના રાજ્યનું પાલન કરતા હતા। મહારાજ દશરથને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી। તે ત્રણે કુલીન, સૌભાગ્યશાળીની, રૂપવતી અને સુલક્ષણા હતી। રાજા દશરથ જ્યારે અયોધ્યાના રાજા હતા અને બ્રહ્મવેતા વશિષ્ઠજી તેમના પુરોહિત હતા, તે સમયે દેશમાં ન રોગ હતા કે ન માનસિક ચિંતાઓ, ન તો અનાવૃષ્ટિ થતી હતી કે ન અકાળ પણ પડતો હતો। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્રોનો અને ચારે આશ્રમોને પણ અલગ અલગ બહુ સુખ પ્રાપ્ત થતું હતું। એક સમયની વાત છે, દેવતાઓ અને દાનવોમાં રાજ્યને માટે યુદ્ધ થયું, ન તો તેમાં દેવતાઓનો વિજય થતો હતો કે ન દૈત્યો અને દાનવોનો પણ। તે યુદ્ધ લાંબા સમય સુધી ચાલતું રહ્યું। દરમિયાન આકાશવાણી થઈ, રાજા દશરથ જેમના પક્ષમાં હશે તેઓ જ વિજયી થશે। આ સાંભળીને દેવતા અને દાનવો પોતાના વિજય માટે રાજાની પાસે ગયા। દેવતાઓ તરફથી વાયુ શીઘ્ર આવી પહોંચ્યા અને રાજાને કહ્યું, મહારાજ, દેવ દાનવના યુદ્ધમાં આપે આવવું જોઈએ। ત્યાં એવી આકાશવાણી સંભળાય છે કે જેના પક્ષમાં રાજા દશરથ હશે તે જ પક્ષની જીત થશે, તેથી આપ દેવતાઓના પક્ષમાં યુદ્ધ કરશો તો દેવતાઓનો વિજય થશે। વાયુની વાત સાંભળીને રાજા દશરથે કહ્યું, વાયુદેવ, તમે સુખપૂર્વક સીધાઓ, હું અવશ્ય આવીશ। વાયુના ચાલ્યા ગયા બાદ દૈત્યો રાજાની પાસે આવ્યા અને કહ્યું, ભગવાન, અમારી સહાયતા કરો, મહારાજ, વિજય આપના ઉપર અવલંબિત છે, તેથી આપ દૈત્યરાજની સહાયતા કરો। રાજા બોલ્યા, વાયુદેવે પહેલા મને પ્રાર્થના કરી છે અને મેં દેવતાઓની સહાયતા કરવાનું વચન આપી દીધું છે, તેથી તમે બધા પાછા જાઓ। રાજા દશરથે એ પ્રમાણે જ કર્યું। સ્વર્ગમાં પહોંચીને એમણે દેવતાઓના પક્ષમાં રહીને રાક્ષસો સામે યુદ્ધ કર્યું। તે સમયે નમુચીના ભાઈઓએ તીક્ષ્ણ બાણો મારી દશરથ રાજાના રથની ધુરી તોડી નાખી। રાજા સુરવીરતાથી યુદ્ધ કરી રહ્યા હતા, તેમને રથની ધુરી તૂટી ગયાની ખબર ન પડી। નારદ, રાણી કૈકેયી પણ તે યુદ્ધના સમયે રથમાં બેઠી હતી। તેને રથની ધુરી તૂટી ગયાની ખબર પડી ગઈ, પરંતુ તેણે રાજાને આ વાતની જાણ ન કરી। ધુરા તૂટી ગઈ છે એ જોઈને તેણે ત્યાં પોતાનો હાથ ધરી દીધો। આ બહુ અદ્ભુત કાર્ય હતું। રથિયોમાં શ્રેષ્ઠ મહારાજ દશરથ કૈકેયીના હાથ વડે ધરી રખાયેલા રથ દ્વારા દૈત્યો અને દાનવો પર વિજય પ્રાપ્ત કર્યો। પછી દેવતાઓ પાસેથી અનેક વરદાન પ્રાપ્ત કરીને તેમની અનુમતિ લઈને પાછા અયોધ્યામાં આવી ગયા। અયોધ્યાના માર્ગમાં દશરથે પોતાની પ્રિયા કૈકેયી તરફ દ્રષ્ટિપાત કર્યો, ત્યારે તેનું તે સાહસપૂર્ણ કાર્ય જોઈને રાજાને બહુ આશ્ચર્ય થયું। નારદ, આ કાર્યથી પ્રસન્ન થઈને રાજાએ કૈકેયીને વરદાન આપ્યા। રાણી કૈકેયીએ પણ રાજાની આજ્ઞાનો સ્વીકાર કરતા આ પ્રમાણે કહ્યું, મહારાજ, આપના આપેલા વરદાન આપની પાસે જ રાખો, જરૂર પડશે ત્યારે માગી લઈશ। સતુ મધ્ય મહારાજે માર્ગે વિક્ષ્ય તદા પ્રિયામ, કૈકૈયાહ કર્મ તદ દૃષ્ટવા વિસ્મયમ પરમ ગતઃ, તતસ્તશે વરાન પ્રાદાસ્ત્રિસ્તુ નારદ સા અપિ અનુમાન્ય નૃપ પ્રોક્તમ કૈકઈ વાક્યમ બ્રવીત, ત્વયી તિષ્ઠંતુ રાજેન્દ્ર ત્વયા દત્તા વરા અમિ। 123માં અધ્યાયના 29-31 શ્લોક સંખ્યા। રાજા દશરથ પુરસ્કારમાં અનેક આભૂષણો આપીને પોતાની પ્રિયા કૈકેયી સાથે પોતાના નગરમાં ગયા। વિજય થવાથી તેઓ બહુ પ્રસન્ન હતા। ત્યારબાદ ઘણા સમય પછી મુનિશ્વર શૃંગ ઋષિની કૃપાથી દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા રાજા દશરથને 4 તેજસ્વી પુત્ર થયા। કૌશલ્યાથી રામ, કૈકેયીથી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ભરત તથા સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન થયા. તે બધા પુત્રો બુદ્ધિમાન, પ્રિય તથા રાજાના આજ્ઞાકારી હતા. એકવાર મહર્ષિ વિશ્વામિત્ર આવ્યા અને તેમણે યજ્ઞની રક્ષા માટે રાજાની પાસે રામ અને લક્ષ્મણની માગણી કરી. વિશ્વામિત્ર એમના મહત્વને જાણતા હતા. રાજા દશરથે કહ્યું, મુનિ, આ વૃદ્ધાવસ્થામાં દેવ યોગે મારા આ બાળકોનો જન્મ થયો છે, જે મારા મનને આનંદ આપનારા છે. હું મારું શરીર અને રાજ્ય આપી દઉં, પરંતુ આ પુત્રોને નહીં આપું. તે સમયે વશિષ્ઠજીએ રાજા દશરથને કહ્યું, રાજન, રઘુવંશીઓ કોઈની પ્રાર્થનાનો તિરસ્કાર કરવાનું શીખ્યા નથી. તેમના પ્રમાણે કહેવાથી રાજાએ રામ અને લક્ષ્મણને કહ્યું, પુત્રો, તમે મહર્ષિ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરો. આમ કહીને તેમણે પોતાના બંને પુત્રો વિશ્વામિત્રજીને સોંપી દીધા. રામ અને લક્ષ્મણે બહુ સારું કહીને રાજા દશરથને નમસ્કાર કર્યા અને યજ્ઞની રક્ષા માટે વિશ્વામિત્રની સાથે પ્રસન્નતાપૂર્વક ચાલ્યા ગયા. દરમિયાન વિશ્વામિત્રે તે બંને ભાઈઓને માહેશ્વરી મહાવિદ્યા, ધનુર્વેદ, શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા, લોકવિદ્યા, રથવિદ્યા, ગજવિદ્યા, અશ્વવિદ્યા, ગદાવિદ્યા તથા મંત્રો દ્વારા અસ્ત્રોના આહ્વાન અને વિસર્જનની વિદ્યા આપી. આ પ્રમાણે સંપૂર્ણ વિદ્યાઓ પ્રાપ્ત કરીને શ્રીરામ અને લક્ષ્મણે વનવાસીઓનું હિત કરવા માટે વનમાં તાડકાને મારી નાખી અને હાથમાં ધનુષ્ય લઈને રથ યજ્ઞની રક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ મુનિવર વિશ્વામિત્ર બંને રાજકુમારોની સાથે રાજા જનકની પાસે ગયા. ત્યાં લક્ષ્મણ સહિત શ્રીરામે રાજાઓની મંડળીમાં પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી ધનુર્વિદ્યાનો પરિચય આપ્યો. આથી પ્રસન્ન થઈને રાજા જનકે પોતાની અયોનિજા કન્યા લક્ષ્મી સ્વરૂપા સીતાના શ્રીરામ સાથે લગ્ન કરી દીધા. તે જ પ્રમાણે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના લગ્ન પણ રાજા જનકના ઘરે જ થયા. ત્યારબાદ ઘણો સમય વ્યતીત થયા પછી રાજા દશરથ સમસ્ત પ્રજા અને ગુરુની અનુમતિથી શ્રીરામને રાજ્ય આપવા તત્પર થયા. તે સમયે મંત્રારૂપી દુર્ભાગ્યથી પ્રેરિત થઈને રાણી કૈકેયી ઈર્ષાથી વ્યાકુળ થઈ ઉઠી. તેણે શ્રીરામના રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું અને તેમને વનવાસ મોકલવાનું કહ્યું. સાથે સાથે તેણે અયોધ્યાનું રાજ્ય ભરતને માટે માગ્યું, પરંતુ રાજાએ સ્વીકાર ન કર્યો. પિતાના સત્યની રક્ષાને માટે શ્રીરામ સ્વયં ઘોર જંગલમાં ચાલ્યા ગયા. સીતા અને લક્ષ્મણે પણ તેમનો સાથ આપ્યો. શ્રીરામે પોતાના સદગુણોના કારણે સત્પુરુષોના હૃદયમાં સ્થાન બનાવી લીધું હતું. જ્યારે શ્રીરામ રાજ્યની તૃષ્ણાથી રહિત અને વનવાસ માટે દીક્ષિત થઈને લક્ષ્મણ અને સીતાની સાથે ચાલ્યા ગયા, ત્યારે રામ, લક્ષ્મણ અને ગુણવતી સીતાનું સ્મરણ કરીને મહારાજને બહુ દુઃખ થયું અને તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ બાજુ શ્રીરામચંદ્રજી ચાલતા ચાલતા ચિત્રકૂટ આવ્યા. ત્યાં તેમણે 3 વર્ષ વ્યતીત કર્યા. પછી ત્યાંથી દક્ષિણ દિશા તરફ ચાલીને ક્રમશઃ દંડકારણ્યમાં પહોંચ્યા, જે સમસ્ત દેશોમાં પવિત્ર અને 3 લોકમાં વિખ્યાત છે. તે મોટું વન દૈત્યો દ્વારા સેવિત હોવાના કારણે બહુ ભયંકર હતું. ઋષિઓએ ભયભીત થઈને તેને છોડી દીધું હતું. શ્રીરામે ત્યાં દૈત્યો અને રાક્ષસોને મારીને દંડક વનને ઋષિ મુનિઓને રહેવા યોગ્ય બનાવી દીધું. પછી 5 યોજન આગળ જઈને ધીરે ધીરે ગોદાવરીના તટ પર પહોંચ્યા, જે ભગવાન શિવની સંપત્તિ રૂપ તથા આની અનિર્વચનીય પરાશક્તિ છે. તે જ જળ સ્વરૂપે પ્રગટ થયેલી ગૌતમી નદી છે, એવું સંત મહાત્માઓનું કથન છે. ગૌતમી બ્રહ્મા, વિષ્ણુ અને શિવને માટે પણ માનનીય તથા વંદનીય છે. શ્રીરામ બોલ્યા, અહો, ગંગાનો કેવો અદ્ભુત પ્રભાવ છે! 3 લોકમાં એમની કોઈ ઉપમા નથી. અમે ધન્ય છીએ કે આ ત્રિભુવન પાવની ગંગાના દર્શન કરી શક્યા. આમ કહીને શ્રીરામે ઘણા હર્ષ સાથે મહાદેવજીની સ્થાપના કરી અને યત્નપૂર્વક 16 ઉપચારથી 36 કળાઓ ધરાવતા મહાદેવજીની આવરણ સહિત પૂજા કરી એ હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. શ્રીરામ બોલ્યા, હું પુરાણ પુરુષ શંભુને નમસ્કાર કરું છું, જેમની અસીમ સત્તાનો ક્યાંય અંત નથી. તે સર્વજ્ઞ શિવને હું પ્રણામ કરું છું. અવિનાશી પ્રભુ રુદ્રને નમસ્કાર છે. સૌનો સંહાર કરનારા સર્વને મસ્તક નમાવીને પ્રણામ કરું છું. અવિનાશી પરમદેવને નમસ્કાર કરું છું, લોકગુરુ ઉમાપતિને પ્રણામ કરું છું, દરિદ્રતાનો વિનાશ કરનારા શિવને નમસ્કાર કરું છું, જેમનો રૂપ ચિંતનનો વિષય નથી તે કલ્યાણમય શિવને નમસ્કાર કરું છું, વિશ્વની ઉત્પત્તિના બીજ રૂપ ભગવાન ભવને પ્રણામ કરું છું, જગતનું પાલન કરનાર પરમાત્માને નમસ્કાર કરું છું, પાર્વતીના પ્રિયતમ અવિનાશી પ્રભુને નમસ્કાર કરું છું, નિત્ય ક્ષર અક્ષર સ્વરૂપ શંકરને પ્રણામ કરું છું, જેમનું સ્વરૂપ ચિન્મય છે અને અપ્રમેય છે તે ભગવાન ત્રિલોચનને હું મસ્તક નમાવીને વારંવાર નમસ્કાર કરું છું, કરુણા કરનાર ભગવાન શિવને પ્રણામ કરું છું, તથા સંસારને ભય આપનારા ભગવાન ભૂતનાથને સર્વદા નમસ્કાર છે, મને વાંછિત ફળના દાતા મહેશ્વરને પ્રણામ કરું છું, ભગવતી ઉમાના સ્વામી શ્રી સોમનાથને નમસ્કાર કરું છું, ત્રણેય વેદ જેમના ત્રણ નેત્ર છે તે ત્રિલોચનને પ્રણામ કરું છું, ત્રિવિધ મૂર્તિથી રહિત સદા શિવને નમસ્કાર કરું છું, પુણ્યમય શિવને પ્રણામ કરું છું, સત અસતથી પૃથક પરમાત્માને નમસ્કાર કરું છું, પાપોનું અપહરણ કરનારા ભગવાન હરને પ્રણામ કરું છું, જે સમગ્ર વિશ્વના હિતમાં રચ્યા રહે છે તે ભગવાનને નમસ્કાર કરું છું, જે અનેક રૂપ ધારણ કરે છે તે ભગવાન શંકરને પ્રણામ કરું છું, જે સંસારના રક્ષક તથા સત અને અસતના નિર્માતા છે તેમને નમસ્કાર કરું છું, જે સમગ્ર વિશ્વના સ્વામી છે તે વિશ્વનાથને પ્રણામ કરું છું, હવ્ય કવ્ય સ્વરૂપ યજ્ઞેશ્વરને નમસ્કાર કરું છું, સકળ લોકનું સદા કલ્યાણ કરનારા ભગવાન શિવ આરાધના કરવાથી ઉત્તમ ગતિ તથા સઘળી અભિષ્ટ વસ્તુઓ પ્રદાન કરે છે તે દાન પ્રિય ઇષ્ટદેવને હું નમસ્કાર કરું છું, ભગવાન સોમનાથને પ્રણામ કરું છું, જે સ્વતંત્ર ન રહીને ભક્તોને પરાધીન રહે છે તે વિજયશીલ ઉમાનાથને હું પ્રણામ કરું છું, વિઘ્નરાજ ગણેશ તથા નંદીના સ્વામી પુત્ર પ્રિય ભગવાન શિવને હું મસ્તક નમાવીને પ્રણામ કરું છું, સંસારના દુઃખ અને શોકના નાશ કરનારા દેવતા ભગવાન ચંદ્રશેખરને હું વારંવાર નમસ્કાર કરું છું, જે સ્તુતિ કરવા યોગ્ય અને મસ્તક પર ગંગાને ધારણ કરનારા છે તે મહેશ્વરને નમસ્કાર કરું છું, દેવતાઓમાં શ્રેષ્ઠ ઉમાપતિને પ્રણામ કરું છું, બ્રહ્મા વગેરે ઈશ્વર ઇન્દ્ર વગેરે દેવતા તથા અસુર પણ જેમના ચરણ કમળોની પૂજા કરે છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું, જેમણે પાર્વતી દેવીના મુખેથી નીકળનારા વચનો પર દ્રષ્ટિપાત કરવા માટે જાણે ત્રણ નેત્ર ધારણ કરી રાખ્યા છે તે ભગવાનને પ્રણામ કરું છું, પંચામૃત ચંદન ઉત્તમ ધૂપ અને વિવિધ પ્રકારના વિચિત્ર પુષ્પ મંત્ર તથા અન્ન વગેરે સઘળા ઉપચારોથી પૂજિત ભગવાન સોમને હું નમસ્કાર કરું છું, ત્યાર પછી ભગવાન શંકરે પ્રગટ થઈને શ્રીરામ અને લક્ષ્મણને કહ્યું, તમારું કલ્યાણ થાઓ, વર માગો, શ્રીરામ બોલ્યા, સુરશ્રેષ્ઠ મહેશ્વર, જેઓ આ સ્તોત્ર દ્વારા ભક્તિપૂર્વક આપની સ્તુતિ કરે તેમના બધા કાર્ય સિદ્ધ થઈ જાય, શંભુ જેમના પિત્રોની ઉત્તમ ગતિ થઈ નથી અહીં પિંડદાન કરવાથી તેઓ પવિત્ર થઈ સ્વર્ગલોકમાં ચાલ્યા જાય, જીવનભરના એકત્રિત થયેલા માનસિક વાચિક અને શારીરિક પાપો અહીં સ્નાન કરવા માત્રથી તત્કાળ નષ્ટ થઈ જાય, જેઓ અહીં યાચકોને ભક્તિપૂર્વક થોડું પણ દાન આપે તે બધું અક્ષય થઈને દાતાઓ માટે ઉત્તમ ફળ આપનારું બને, આ સાંભળીને શંકર બહુ પ્રસન્ન થયા, તેમણે એવ મસ્તુ કહીને શ્રીરામચંદ્રની વાતનું અનુમોદન કર્યું, સુરશ્રેષ્ઠ ભગવાન શિવજીના અંતર્ધ્યાન થઈ ગયા પછી શ્રીરામ પોતાના અનુગામીઓની સાથે ધીરે ધીરે તે પ્રદેશમાં ગયા જ્યાંથી ગોદાવરી નદી પ્રગટ થયા છે, ત્યારથી તે તીર્થ શ્રીરામ તીર્થના નામે પ્રસિદ્ધ થયું, જ્યાં લક્ષ્મણે સ્નાન કર્યું અને શંકરની પૂજા કરી તે લક્ષ્મણ તીર્થના નામે પ્રસિદ્ધ થયું, અને જ્યાં સીતાએ સ્નાન કર્યું તે સીતા તીર્થ કહેવાયું, સીતા તીર્થ અનેક પ્રકારની સમસ્ત પાપ રાશિને નિર્મૂળ કરવા સમર્થ છે, જેમના ચરણોથી ગંગા પ્રગટ થયા છે તેમણે જ્યાં સ્નાન કર્યું તે તીર્થની વિશેષતા વિશે શું કહી શકાય, તેથી શ્રી રામ તીર્થ જેવું ક્યાંય બીજું તીર્થ નથી, અધ્યાય 54 સમાપ્ત, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.